મારે મોક્ષણ હેતુ છે ને, એટલો જ હેતુ તારો મજબૂત હશે તો તું જરૂર છે માર્ગ ને પામી. બાકી બીજા બધા જાત જાતના હેતુઓ છે, મોડે બોલે મોક્ષ ના, પણ અંદર ખાને હેતુ બધા મોટા મોટા એ કાર્યા ખર્ચા કર્યા જોમ કરી આપડા ગુરુ સાદી કરે અને આપણે ગુરુ ને સાદી કરે. જેને પગે લાગ્યા એને આવું ના બોલાય છે તે, પણ આપડા થઈ દુઓ બેઠા તમે કેવું પડે માની જાય એક વાત નાગમ તો લોટું મેં લોટા નો વધારે આવે નહી તો આના જેવું દેખું નહિ જે જે કરે તમે બુદ્ધિ તારી બધા કોઈ ના કરે તારું કામ કરી એક વાર સ્થાપના કરી દે પછી આવું છે મારે નહીં સમજાય ને હવે આ તો બધી કોને હાથ ઉપર આવે આ બધું ઠીક સમજાય સ્થાપના કરી છે જ નહીં દેતા વડા કરી છે જ નહીં દાદા ગુરુ ની સ્થાપના કરી દીધી ગુરુ ની સ્થાપના તો કરી દીધી પણ બુદ્ધિ કઈ એકદમ જતી રહેતી નથી એટલે એને એવું દેખાય એને કરે શું એ કરે શું પણ ના ના તો તમે કહો છો સ્થાપના કરી માટે માટે આવે ના થાય પણ એને નથી કરતી થઈ જાય તેનું શું થાય આ કરીએ એટલે બુદ્ધિ ને કહી દે કહી આગળ કઈ નહીં તારું ચલ નહીં રે મારું છે ચલ રસિક ગુરુ કરતી વખતે બહુ સારો રૂપાળો જેવો લાગતો હોય કરતી વખતે તો સદગુણ રૂપાળો બધો લાગતો હોય એવા જેવો કોઈ છે જ નહીં પણ કર્યા પછી નીકળે પોલ તારે શું કરવું એ કહે આજ્ઞા પાડવી જોઈએ આપણે કરવો જ નહીં લોટું ગાલવાનું ગમતું નતું એટલે ક્યાં લોટું ગાયું નહીં લોટું ઘર ગાંધી મુસલમાન વાત કરી બધા શાદી પર ગુરુ મહારાજ ખુશી થાય ગુરુ મહારાજ શાદી લોક ખુશી ના થાય ભગવાન પતાયેલા સ્વરૂપ છે આ એટલા જ લીધે કહે ને ભગવાન નું પતામણ નું સ્વરૂપ છે આ ભગવાન પતાયેલા હોય તો આપણે એની જોડે ભીડાવું છે ભગવાન પતાયા વાળા તો તો ભગવાન નથી લાગતું, દી માત્ર બધા ભગવાન પોતે જ ભગવાન છે. એ સ્થિતિમાં આવું કેવું દેખાય લોકોને? ફસાયેલા ભગવાન છે. આપણા હગા વાળા ફસાયેલા હોય સ્થિતિમાં તો આપણે મનમાં કઈ થાય છે તો ભગવાન ફસાયેલા હોય તો પછી ના થાય તમને? જો લોકો પત્યા ઉપર ચીડ કરે છે, થોડો ભીખારો ભીખારો વધારે બોલ બોલ કર્યું જાય છે, લઈ એમને કહે છે એક આધાર વિચાર બધા જ ખોટા હોય. તમારે એ ભાઈ દીખાઈને આપવાનો એવો કઈ કાયદો નથી, અને એના તરફે એ જે પીરસતા ઉત્પન્ન થયું આપવું એવું કઈ કાયદો નથી. એ તો એવું લાગે છે પીરસતા ના થવું જોઈએ, કોઈ જગ્યાએ પીરસતા ના હોય. બધા દાળા દાળી બધા ધ્યાન પીરસતા કરશે. સિદ્ધ મોક્ષ માર્ગ નો એક મોટો એક અક્ષરે પાના નથી દાળા બાળી એક સેવા કરે દયા રાખે કહે તો અભેદભાવ આવે. સેવા કરે દયા રાખે તો કહે અભેદભાવ. એવું કે ગીતાજી કહે છે ગીતા ભાવ હોવો જોઈએ બધે કહે કેવાય કે હું સેવા કરે તો કેવી કહેવાય? અત્યારે હું સેવા કરે તેથી સેવા કરે સેવા કરે છે. કુલ સેવા એટલે દક્ષિણ અને સેવા એટલે ઉત્તર. ક્યારે મેળ પડવાનો નથી. ભટક ભટક કરવા ભાઈ અનંત સેવા આવી છે. સ્વામી બધું હોય નહીં અને તરંગી કહેવાય. કશું નથી લોકો ઊંધા ભાવ કે કોઈ એવો એક પણ માણસ એવો નથી જેને એમ લખાય કે હું સંન્યાસી છું. એક પણ માણસ નથી. તમારે બધું નેગેટિવ કહે છે કે કોણ? એ કહે છે તમે બધું કોણ કહે છે? બધું નેગેટિવ કહો છો છે કોણ કહે છે? તમે બધું નેગેટિવ કહો છો તો છે કોણ કહે છે? સંન્યાસી ત્યાગીઓ બધા ત્યાગીઓ ત્યાગીઓ સાધુઓ સંન્યાસી તમારી ભાષામાં જે સંસારમાં રહે છે બધી રીતે સંસારી છે, પણ સંસારના ભાવમાં એટલે પર ભાવમાં નથી. જે સ્વપરિણતિમાં જેમ શરૂઆત છે થઈ છે અને ગોળા સુધી નથી થઈ એ સંન્યાસ થાય. શું ભાઈ લોક સંગ્રહ નું મહત્વ બધે આપણા હિન્દુ ધર્મ માં રહેલું નથી. બાપને કોઈ કહેવાય? માનવતા શું આવી તમને? માનવતા એટલે માનવતા જવાનું સાધન છે, કરવાથી આનંદ આવતો હોય, સમાજ સેવા કરવાથી આનંદ આવતો હોય તો કહે મોક્ષ જ થાય. મોક્ષ જ થઈ ગયા છે. મારું મન વચન કયા બધું સમાજ માટે દેશ માટે માનવ માને છે એ ભાવના થઈ ગયો ઘટ્યું છે. જગત માં ઘણી લોક સેવા કરી શકે અને સમાજ સેવા કરી શકે, ખબર પડે ને? કઈ માલપુડા એ ખાય, શું થાય? કઈ માથું મળ્યા તો જ માલપુડા ખાય. એની ભાવના ના હોય. માલપુડા એટલે સુખ એ બહુ ભગવે. શું કહ્યું? દરેક પ્રકાર નું સુખ એને હોય. જોના ભગીના બાબા નીકળે છે એમાં પોતાનું વિચાર કાંઈ નથી. એમને સુખ તો વધે ખરે ને? ચિંતા ચિંતા કશું ના થાય. કોઈ જતું પોતાની જાતે ધન્ય માનવ જ્ઞાની દે. કોઈ કશું હોય નહીં. એક અવસારમાં પાછું આવી જાય તમે પુલ બંધાય. પુલમાં પાછા કોણ દીધી વાંદરી નો સુખ ભાવે એટલે પછી એ દીધી દેવ ચાલુ રહેવાય. આનું આ ઘટમાર ઘટમાર ઘટમાર સમાજ સેવા સુખી થવા માટે બહુ સારું છે. માનસિક માનસિક સ્થિતિ બહુ સારી છે. સમાજ સેવા આજના લોકો ને પદ્ધત નથી હોતી. એને ઘેર પૂછવા દે છે ને તો એને માને વધારે દુઃખ દેતો હોય. એ સમસ્યા નહીં. એ તો સારા યશ માટે હોય. એ તો યશ માટે હોય. એ તો યશ સત્તા કીર્તિ માટે હોય. કોંગ્રેસ સેવા કે સમાજ સેવા તો યશ કીર્તિ સત્તા માન એના માટે હોય શકે છે. અડધી બાધકતા હોય તો ના ચાલુ. ચાર ચાની પાઇપ માં પાણી આવતું હોય પણ ડેરી પાઇપ માં જતું હોય તો કેટલું રે? આગળ ખાલી છે કે ગરીબ છે એવું નીચે નિકાલ થાય ને ગરીબ છે એવું નીચે આવી જાય તો ગરીબ છે એમ પૂછીએ તો શું જાણે આત્મા સુખ છે, પરમાત્મામાં સુખ છે, મોક્ષમાં સુખ છે, વાતો કરે વાતોમાં એટલું જે સાચું જ્ઞાન કહેવાય હું કશું ભર્યું નહીં તો ચાખ્યું હોય તેને વાતો છે ને તમે ચાખેલું છે કે જાણેલું છે ચાખેલું છે ને ચાખેલું છે ને જપ કરે છે, તપ કરે છે, ધ્યાન પણ કરે, શું કરે? ધ્યાન બી કરે છે, ધ્યાન કરે, બધું કરે, એમાં કશું જ પામે નહીં. એમના મત સંસાર એ દ્રષ્ટિ કેવી બદલાય નહીં, કદાચ સંસાર દ્રષ્ટિ બદલાય નહીં અને શુક્રવાર વરે નહીં. શું શુક્રવાર? એવરી ડે ફ્રાઈડે આપણે કહે છે ને શુક્રવાર વરે નહીં, શનિવાર થાય નહીં તારે શુક્રવાર વરે નહીં, જે શનિવાર થાય તો શુક્રવાર વરે કહેવાય. શુક્રવાર વર્તો એટલે આ દ્રષ્ટિ કહેવાય. દ્રષ્ટિ દ્રષ્ટિ આપણે કશું કરવાનું ના હોય, દ્રષ્ટિમાં જોઈ ગયા. આ દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ કહેવાય અને આ સંસાર દ્રષ્ટિ કહેવાય. આત્મદ્રષ્ટિ નિરંતર રમણતા વાળી કેવી છે? નિરંતર રમણતા, આત્મ રમણતા વાળી. અને આ પર રમણતા એટલે સાધુ આચાર્ય ચોપડીમાં ચિત્ત હોય, અમે બધા શાસ્ત્રોમાં હોય, કોઈ ગુરુમાં ચિત્ત હોય, કોઈ મૂર્તિમાં ચિત્ત હોય, ધન પર રમણતા રમકડા રમાડે છે. એમ કહું છું એમ પરમણતામાં તો બે હાથે બોલે છે. હા પરમણતા રમકડા રમાડવા ગયા છે, ગભરાય આત્માને રમાડે. એક મિનિટ, એક મિનિટ સ રમણતા કરીએ અનંત અવતારનું હાથું હોય તો તમારે કેટલી મિનિટો વિડીયો ચાલી નહીં? એ શાક બહુ આવે છે, આવે છે, ખાટો દેવું બહુ છે. જન્મ સાથે આટલું બધું એ થયું, પાંચ છોડીએ છે પણ જરા જે જ્ઞાન જોયું છે તે જ્ઞાન શું હેલ્પ કરી અમને? હા શાંતિ આપવા માટે અમને કે તમે કાકા જરા શાંતિ રાખજો કે હું તો મને શાંતિ આપી એટલે હું તો ઉપડી ગયો પછી તો આગળ આ બધા મહિતા ગંદા ને કોઢે કે આ લોકો હું તો મને કરાવે મને કહે એવું તમે શું કર્યું મને કરાવે એ જ જાણવાનું છે તમે જે જાણી છે ને એને ભગવાન તમારે બે બની રાખે તમારે એનો ઉકેલાવી ગયો જેને એક દુઃખ ઓળંગ્યું ને ત્યાં પછી એને ત્યાં દુઃખ ઓળંગે તો ગયો ને એ દુઃખ ઓળંગવાનો બારવટ્યો થઈ ગયો શું થયું દુઃખ ઓળંગવાનો બારવટ્યો એક્સપર્ટ થઈ ગયા એક ઓળંગે નહીં મેં તો કેટલા ઓળંગેલા એટલો તો બારવટ્યો થઈ ગયો ને બે ચાર ઓળંગે ગયા ઓળંગ્યા ઓળંગ્યા હા તે મોટા નહીં નાના નાના નહીં નાના મોટા છે ને માફી કરે તો મૂળ બાર ઉપર છે ગઈ વસ્તુ સોચે નહી ગઈ વસ્તુ એટલે થઈ ગઈ ભૂતકાળ થયો તેનો સોચ નહી આગળ વાંચતા નહીં પ્લાનિંગ કરવું જોઈએ પણ મગજ પર એનો બોજ નહીં રહેવો જોઈએ ભવિષ્ય નું પ્લાન વાળા કરી શકે ભવિષ્ય નું ચિંતન કરવું જોઈએ ચિંતન કરવાનું કે પંદર પાલગડા ગાડી થઈ હોય રાતે જવું હોય તો બેગ તૈયાર ના કરવી પડે થઈ જાય મધુબેન કરી જ નાખે ચિંતન કરો તો બે ખબર ભૂલી જાઓ ચિંતન કરે તો બે ખબર ભૂલી જાય અમને નહીં જણાવતા કે બાબા ના એટલે મધુબેન તમારે ચિંતા ના કરવી જબરદસ્ત માર ખાયા કરે, નિરંતર માર ખાયા કરે, માર થી બહુ ખાવા પડે. એની છ તમારે કેવી રૂપ લાગતા હોય? તમે બધા ભાવ બતાવતા હોય ને એની પર, તારે જેટલો ભાવ બધા બતાવે ને એટલું પેલો પેલો ધક્કો એટલો વાગે પેલો. દાદા કરે છે પછી હાલતા નથી લેતા નથી, દાદા હારે એટલે ના ભગત એવું ભરે છે કે રાજેશ કરે છે. નાના નાની રકમ કઈ અમારે એવી છે એમ લઘુત્તમ છે. ભગવાન હોય છે અનુભવ થઈ ગયો દાદા, એ તો અનુભવ થઈ ગયો મને, એ અનુભવ મને થઈ ગયો. કેવી રીતે થાય એમ કે મહાત્મા ભાવભાઈ ને ત્યાં વડોદરા પરમાણુ એક જ જાત ના છે, આત્મા એક જ જાત ના છે. સ્થાન ફેર ને લઈને ભાવ ફેર ભાવ ફેર લઈને બધું બધા પરમાણુ શું ફરી જાય છે? પરમાણુ શું ફરી જાય? નેતા સાહેબ પરમાણુ એક જ જાતનું છે. પાણી એક જ રંગનું છે, ભૂરા રંગનું, પણ જુદા જુદા ગ્લાસમાં પહેરવું તો એવો રંગ થઈ જાય છે. પરમાણુ આપણને છતાં કરે છે, પરમાણુ તે રૂપે થઈ જાય છે. જેવા ભાવ થાય તેવા રૂપે થઈ જાય, એટલે પરમાણુ ફળ આપે છે. પરમાણુ ચેતન વાળા થયા છે, કેવું નહી પડે, કરવું નહી પડે, ચેતન ભાવ ને કામ મિત્ર ચેતન થાય છે. મિત્રતા સાધતો હોય નિરંતર, આત્મહેતુ નિરંતર સાધતો હોય, આત્મહેતુ નિરંતર જે સાધતો હોય એને તો શુદ્ધ રસાદ પરમાણુ કહે. એટલે આત્માને એ હૃદય નો પૂરો કરી આવે અને રસ્તે બધી સગવડે આપે, બધી ફૂલ સગવડે ચક્રવર્તી જઈ સગવડે આપે. આત્મા હેતુ માટે જે જે કરવામાં આવે ચક્રવર્તી જઈ સગવડ મળશે. તો દયા દર તમે કહેલું એટલે અત્યારે આ ખેતીવાડી બધી હોય તમારી બાજુ આવી ચક્રવર્તી જઈ સગવડ ના હોય. હા તો સગર બહુ હતી આપના હેતુ માટે. Thank you.